તમને ના ગમતું હોય એવું તો કેવી રીતે માનવામાં આવે તમને? દાદા સિયર તો કહી ગયો ને કે મમ્મા તો ગાઈ છે, મારે કહી ગયો ને તો કરી લાગે હોય એને મૂકવાની. જેને મૂછો આવે બધા ચડી વાગેલા હોય તો શું કરવાનું દાદા? તો શું કરવાનું? આપણે પુષ્પાબેન પૂછે છે કે આપે કહ્યું ને કે બનનાર છે તે ફરનાર છે, અને ફરનાર જે બનનાર છે તે ફરનાર નથી, ને ફરનાર છે બનનાર નથી એવું કહે છે બધા, અને આપણે એવું કહીએ છીએ કે તે શું સાવધાની થી જે બનનાર છે ફરનાર છે. તમે એવું કહ્યું કે જે બનનાર છે તો ફરનાર છે, માટે તું સાવધાની થી ગાડી ચલાવ. તમે એવું કહ્યું કે જે બનનાર છે તે ફરનાર છે, માટે તું સાવધાની થી ગાડી ચલાવ. તો આપણે એવડો ફેરવી શકીએ છીએ. આપણી નાશમાં કેવું આપણી નાશમાં એમ કેતા કરતા બધી રૂપિયા કરી રહ્યો છે તરત આવી રીતે હોય છે. પરિવાર જે બનવાનું કહ્યું તો કહીએ નહીં કે આ વિચાર્યું તો પ્રયત્ન પછી કરી જાય પહેલા બી ના કહેવાય એ પણ પ્રયત્ન બસ છે ને બાપજી તમારી ને મારી કપડી પીતા રહી એવું માર ચાલે એટલે મારા આગળ છોડી ગયું એમાં જો ભાગી ગયો શું છે ના ભાગી ગયો જો ગયો ભગવાન ચલો ગાડિયા દેખાડે એટલે લોકો ગાડા ઉભો રાખ્યો ગામમાં ચાલો બાજુ બાજુ ભરવા ગાડો આવ્યું કેવું છે તો કઈ દાદીના દાદીના બધું ઉતારો ભાઈ હાથમાં હાથના ગાડામાં એક કોઈ અસર વાળ્યો ત્યાં તો હુક લાગ્યો પણ અમે દેખાડ્યું કે પેલા કઈ બોલવાનું મન થઈ ગયું જો બોલી છે મને બેસી જઈ મારી નાખી મને એટલે આમ થઈને આમ કહી ગયા અને આપણે સારા ઈજે વાત કરવામાં આવું છું હવે વાત કરવાની મજા કરી તારી વાતો માં જાહેર ફરે હજુ પારાગર હોય જેટલી જગ્યા હોય તો જોઈ ના જાય છે ભાઈ આગળ નહીં આગળ નથી કે યોજના બંધ નથી મને જીવવું જોઈએ હજુ તો આપણે જોયા નથી માયા નથી કોણ કરી જશે કાઢી જશે નહીં આવશે એ નથી નથી તો એ રકમ હા સાહેબ મારે તમારે સહન ના થાય મારું સહન ના થાય માર થયા નહીં મારે ત્યાં મારું એ માર થવાની મનમાં પહોંચી કે એમ વાત જોઈએ મને કહે તમને તો આઝાદ કરી ના થયા યોજના તમે તો મરી જો જવાનું ત્યારે તો આપણે એને મોડા જોઈને પછી લઈએ શું બોલું એને મોડા જોઈને કેવા મોડા ચાલે છે એ તો આમ તો કહેવત તો સાચી થઈ કે લૂંટા લૂંટા નથી વધી તા એ પૈસા વધી થયા હતા ત્યાં લીધા કોઈ જોર લીધા એટલે પૈસા વધી થયા પણ આ તો કહેતું નહીં જોઈ એવું બધું લડત એવું અમે કોઈમાં તો વાણી હતો ને એ પણ ચોરા બધા કરે જવાની બધા આપ્યો ને રોલ ભરી રોલ ભરી એ તમારે જોઈ થઈ ગયા હતો ભાઈ અને એક નામ મૂકી ગયો ત્યારે રમણ ગયું રમણ ગયું રમણ છે તો એને વાઈફ ને કહે બાર ગુમ પાડી એ આયા ગોર મારી ગોધવા મારી પર નાખી દે બધા ગોધવા લાગે ને ઘરે વોરિયર બનાવે છે ને આ ગોધવા ભગવાન બહાર થવાનું કહો. એવું સાચી અરુણભાઈ કીધું કે એવું સાચી ભગવાન તો મારવાનું બહુ કાંઈ જતો ભાગીદાર કરો રસીને આપડા રસી જ અને કોકરા પાથરી પછી વેલન કરી વેરો કરતા કોણ કરે છે કપડા બધા કાઢી જાય અને પછી કોકરા પાથરી અને એની પર આમાં રેલી વડે અને ચલો રહ્યા કરે બીજા દુનિયા જોઈતી લેજે આ જીવન તો સંગ્રામ છે કે અને અત્યારે બહુ હું આ ના કરે કરો છો ત્યાં હું કથન કરું ગયા છે આવું કથન કરવા પણ ના કરે બધાને કથન કરી આપું તો કરી આપો અમદાવાદ માં આપીએ એટલે ચાર ચાર પ્રકારની કાઢી દીધું બધું કે આગળ હાથ દબાઈ આવ્યા હિસાબ કરો હાથ દબાઈ આવી છે રાતો પાર ના આવે બોલે નઈ પૂછો બોલે નઈ પૂછો આવે નામ ડિસેમ્બર 12 તરીકે થાય આપણે અંદર કરે નિર્ભાવ જન્મ છે. હજી તો હિન્દુ તમે બાવા હમેશા નથી દાદા ફરી આવ્યા, દાદા બહાર ફરી આવ્યા એવું છે. ભગવાન નથી બનાવ્યું જતો રહી છે. નવી સુંદર નીકળી નથી નથી બધવા અને નવું શીખવા વિચાર્યું નથી. ભગવાન નીકળી જતો રહ્યું કેટલા નીકળી ગયો એક બધા દવા દવા બની ગયું એક દિવસથી એનો અર્થ એવો બી થાય ને કે આ મહાત્માઓ જે બધા મળ્યા છે એ લોકોના આંટા ઓછા બધી બધી બધા આવી શકી જાય એ તો પોતાને અનુભવ માં આવશે ત્યારે તો સમજશે. અને

સમજવા લેવાનું કે આપણા ન હોય, હવે આપણને દુઃખ ના પહોંચાડવું જોઈએ. કરું લગતા ને પહોંચે છે. હોમિયોપેથી અને આયુર્વેદિક ના ડોક્ટર છે, તો એનું બી અહીંયા કરે છે. છે, એમને પોતાનો તો કોઈ પર્પઝ નથી, એનો હેતુ નથી. ભગવાન બોલતા બોલે એ બીજા બોલ્યા. કોઈ પણ વસ્તુ ના આધાર વગર બીજાઓ ને કેવી રીતે સત્ય અને ધર્મ સમજાવવો એ મારું ધ્યેય છે. કોઈ વ્યક્તિ ના આધાર વગર Thank you.